મારી છોકરી નહીં નહીં ભાઈ લાગી છે જ્ઞાન ના પ્રકાર ને લઈને આવું દેખાય છે આ જ્ઞાન નું પ્રકાર છે આપણે જાણતા આમાં આમાં બહુ સુખ છે ભગવાન માં સુખ છે એવું જે ગયા હતા માનેલું ને તે આ જ્ઞાન ગયા પછી મમ્મી લાગુ અમારે સુંદર એટલે પુરાણ ધરણ એ સુંદર છે અને એક આત્મધારણા સુંદર શું છે કે તમારું પુરાણ જે કર્યું છે તે ગલન થઈ ઘરો પછી હિસાબ ફરી કાલે પૂરણ શું કર્યું હશે આપણે ઘણું ઈચ્છા ના હોય એટલે વધારે આપણે ખાવું નથી પણ ફરી એટલી થઈ ગયા ઘટના અમે જે ઘરું આ ઘણું જ હોય ના ઈચ્છા વિચાર કહી જાય બનેલું કરે ના બને એ બી બને આપણી અભિયાન વાર કેમ ચાલે અભિયાન થયો તો હું તું ફરી નવો વેચે છે મને દયા કરો છું શું કરે છે તમને કામ શું કરે છે તમે દયા કરો છો મળે ના કે મનમાં હજી મનમાં શું કરું હું તો મરતું કે સારું એ ખોટું છે કે હું જાણું છું તમારા મનમાં વિચાર મળે તો બરો નહીં હું જાણું છું જો અહીં ના આવ્યું હોય તો સાંભળ્યા કરે અને આપડે ધ્યાન લાવો તમારો તમારો વખતે તો હજી તમે લાવો પણ જુદા જુદા ઉંમરમાં જુદી જુદી હોય કેવું પાંચ પાંચ વાર સુધી આવું મજાવાનું બધું આવતું હા એ ના આવે અગિયાર તમને ખોટ જાય દરેક બાળ એની જુદો જુદો ભરેલો હોય જુદો જુદો બધા એટલા જ છે તારામાં ચંદ્રમાં જેટલા ભેદ રાખે તો શું બધા માલ ભર્યો બધા નાઈ થઈ જાય નાઈ હિન્દુસ્તાન એટલે છપાવો જે તમને ન મળે ફક્ત તમે અર્થ રહી થાય આપી જાય તમારે અક્ષર નથી, તમે ભરી ગયો. હવે આપણે ધ્યાન તો પડ્યું નહીં, એટલે હવે આપણે એને ચાર પાંચ સંભળાવી દઈએ તો પછી ફરીથી જો આપણે ધંધી નથી તો ધંધે કરવા નથી મળતું. પારકો વધે તમે અરે માટે ઉકેલો નથી પૂરો આવું છે ને, જો ઉકેલો એમ જે વળતો હોય એવું હોય જાય ને હોય જાય તો કોઈ વહી ગયું એવું દુનિયામાં તમે જેવા થવા માંગો એવું થઈ શકાય એવું છે, પણ સંજોગો આજુબાજુ ના તરફ નથી કર્યા એટલે આપણું જ્ઞાન આપી દે થઈ શકાય. આપણું જ્ઞાન એવું છે તમને રક્ષણ આપે આપડો આનંદ તો આપણામાં રહીએ તારા આનંદ જમનાદાસ ને શું થયું હતાશા થઈ રહી છે જાણે, અને પછી જમનાદાસ ને કઈ ભાઈ હતાશા કરશો નહીં અમે છે તમારી જોડે વધારશો નહીં, પછી ચાલો પડે ના પડે ચાલો શું કરશો પ્રેરણા થતી હોય વ્યવસ્થિત તમને પ્રેરણા કરે છતાં આવા કરતા ને તારા આપડે કેવું રાજી જઈ ગાડી કાઢવા ને પછી બે જીવી અમદાવે છે અમદાવી સમજે ને, આટલું ધક્કો માર્યો કામ કરી જાઓ એટલું કેવું આપણે શું કેવું આપણે એટલું કેવું કામ કરી જાઓ એવું બીજું બધું અમારા હાથમાં છે બીજાની બંધ કરી ના જાઓ એક માણસ મને કહે હિન્દુસ્તાનમાં ત્રણ ચાર હશે આ દુકાન પાસે ના પડે ને હિન્દુસ્તાન દેશ એવો થઈ જાય કે બધા દેશો અનાજ સપ્લાય કરતા નથી માતેલા મઢ જેવું પડ્યા કરે છું અને વાંચો તો ઘેરી રસ્તા અમારો ધંધો કરતો ને મને મળે બધા મને હું ડબડાવે અરે હું તારા કઈ કાલે આવજો કાલે કાલે કાલે ડબ્બો ખડાય ના અને આપણે લૂટી દે છે મસ્તી આવી જાય સર એના લોહીમાં એટલી મસ્તી આવે કે મારે આગળ રહે નહીં કોઈ બાપ ને મારે, મા ને મારે, પણ રસ્તામાં ભેદ ને મારે. માટે આ કુદરત કેવી કરો એ વાત મારી તમને થાય છે. વધે મુંબઈ ના ચાલતો હોય આપડે કરવા નહીં કરીએ, પછી રાજી જગ્યા કામ કરી જાવ. કલાક માં જરાક થોડા પછી ઉઠતા હોય આપડે રાતે 12-12 વાગે હવે ત્યાં શું કારણ રાતે 1 વાગે મૂરખ માણસ થઈ જાય. ગયા બધા ગયા ગયા ના તારે ગયા કઈ ચિંતા કરતા તારી ના કરે સરકાર દ્વારા પછી આપણું આપો ના મારે અત્યારે આપડે આ તો જેમ દાખલાઈ દઈએ છીએ કોઈ જયારે મળતા હોય ને આ કંપન આપડે બાપુ દસ્તાવેજ કર્યો છે ભરાનું છે આ કિસ્સે ભરાનું છે બધા ખાલી કરી ગયેલા એમાં જોઈ રહ્યા તમે એટલે એમના મનમાં થયા મારે પટાઈ પટાઈ કરવા કરે આ બોલે છે ને આ પાંચે છે ત્યાં જવાનું કામ કરી પટાઈ પટાઈ કરવા જગ્યા શું કહે મારે તો મારે મારે તો ટૂંકું છે મારે કે કરી આવે તમારા કાકા જ થયું નથી મારે કોઈ નથી જાય કાકો થઈને થાકી ગયો શું બધી થઈને થાકી ગયો હવે મારે શીખવું છે કારણ શીખવા દીધું થાય પોતાનું સર્વસ્વ ભર પડે પાર વગરની પોતાની પાસે સત્યો રામ થયું મારાને કોઈ વાલી હોય ના મરી તો મહારાણી ને અહીં વાત નથી મારી મહારાજા પૂછ્યા હતા મારા બઉ સારું ભૂલો કાઢો મેં દેશ બધા તપાસ કરી બહુ જ્ઞાન એક વસ્તુ

આપણો આધાર આધાર ચાલે છે. અને આ બધા ધર્મો છે ને, રિલેટિવ ધર્મ છે. એમ ધર્મ શું જ હોય, રિલેટિવ એટલે શું, એના શું ધર્મ શું સેન્ડર બધા કરે આ જગ્યા આ ભોમાં માટે કરે છે. જેને વાસ્તવિક જાણવું હોય તેને માટે મેચ છે.